શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 39મો. નારાયણ મુનિ કહે છે, હે રાજન, તમે બહુ જ સરસ પૂછ્યો છે. તમને બ્રાહ્મણો ઉપર અતિશય શ્રદ્ધા છે, તેથી હું તમને બ્રાહ્મણોને પૂજ્યપણે માનનારા રાજાઓના ચરિત્રો સંભળાવું છું. આ પૃથ્વી પર અનેક પ્રકારના દાન આપી બ્રાહ્મણોને સંતોષ પમાડનારા રાજાઓ સૂર્યવંશમાં અને ચંદ્રવંશમાં હજારોની સંખ્યામાં થઈ ગયા છે, અને તેઓની કથા કહેવા માંડીએ તો 100 વર્ષે પણ પાર પામી શકાય તેમ નથી. તેથી સંક્ષેપમાં જ તેમાંથી કેટલાક રાજાઓના ચરિત્રો હું તમને સંભળાવું છું. પૂર્વે બ્રાહ્મણોના પૂજક મરુત નામના પ્રસિદ્ધ રાજા થયા. તેમના મહાયજ્ઞમાં પોતાનો ભાગ સ્વીકારવા સાક્ષાત ઇન્દ્રદેવ, અન્ય સર્વે દેવતાઓ અને ઋષિમુનિઓની સાથે પ્રત્યક્ષ પધારતા. 100 યજ્ઞ કરનારા સ્વયં ઇન્દ્રદેવે પૃથ્વી પરના આ મરુત રાજા સાથે સ્પર્ધા કરવા માંડી. તે જોઈ ગુરુ બૃહસ્પતિએ પોતાના શિષ્ય ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે મરુત રાજાને કહ્યું કે તમે હવે યજ્ઞ કરશો નહીં. એમ કહીને યજ્ઞ અટકાવી દીધો. તેથી તેમના જ નાના ભાઈ સંવર્ત મુનિએ મરુત રાજાનો યજ્ઞ પૂર્ણ કરાવ્યો. હે રાજન, મહાત્મા એ મરુત રાજાના યજ્ઞમાં દિવ્ય રૂપધારી વિશ્વદેવો સભાસદ સ્વરૂપે બિરાજતા, અને વાયુદેવના ગણો અને સાધ્યદેવના ગણો યજ્ઞમાં ભોજન પીરસવાની સેવા કરતા. આ મરુત રાજાના યજ્ઞમાં રાજા દ્વારા દાનમાં અપાયેલી દક્ષિણાઓનો ભાર ઉપાડવા સ્વયં બ્રાહ્મણો સમર્થ થતા નહીં. તેમજ એ રાજાના રાજ્ય શાસનમાં પૃથ્વી ખેડ્યા વિના ધાન નિપજાવતી હતી. હે રાજન, તેવી જ રીતે પૂર્વે બ્રાહ્મણ ભક્ત સુહોત્ર નામના રાજા થયા. તેમના રાજ્ય શાસનકાળમાં ઇન્દ્રદેવે 1 વર્ષ પર્યંત સુવર્ણની વૃષ્ટિ કરી હતી. તેમના શાસન દરમિયાન પૃથ્વીનું વસુમતી વસુંધરા નામ સાર્થક થયેલું, કારણ કે નદીઓના નીર સુવર્ણના પ્રવાહરૂપે સતત વહેતા રહેતા અને તેમાં નિવાસ કરીને રહેલા મગરમચ્છો, કાચબાઓ વગેરે જળચર પ્રાણીઓ પણ સુવર્ણમય જણાતા હતા. તે સમયે સુહોત્ર રાજાએ જાણ્યું કે સુવર્ણના મગરો, માછલાઓ આદિ સર્વે દ્રવ્ય ઇન્દ્રે સ્વર્ગમાંથી વરસાવ્યું છે. તેથી તે સર્વે દ્રવ્ય અતિથિ બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરી દીધું. હે રાજન, તેવી જ રીતે એક અંગ નામના મહારાજા થયા. તેમણે યજ્ઞમાં સુવર્ણથી શણગારેલા 1 લાખ કુળવાન અશ્વો તથા સુવર્ણના અલંકારોથી અલંકૃત 1 લાખ કન્યાઓના દાન કરાવ્યા, અને સુવર્ણના અલંકારોથી 1 લાખ ગાયો અને તેવા અલંકૃત બળદોનું બ્રાહ્મણોને દાન આપ્યું, તથા આકાશમાં રહેલા ચંદ્રદેવને સોમયાગના મિશથી હવિરભાગ અર્પણ કરી તૃપ્ત કર્યા. હે રાજન, આ પ્રમાણે દક્ષિણાઓ આપવાની સાથોસાથ બ્રાહ્મણોની આજ્ઞા પાળવામાં સાવધાન અને વિનયયુક્ત થઈ અંગરાજાએ બ્રાહ્મણો તથા દેવતાઓને પ્રસન્ન કરવા 100 યજ્ઞોનું અનુષ્ઠાન કરેલું. અંગરાજાએ સપ્તસંસ્થા નામના યજ્ઞમાં જેટલા દ્રવ્યનું દાન કર્યું તેટલા દ્રવ્યનું દાન કરનાર કોઈ પુરુષ હજુ સુધી પૃથ્વી પર જન્મ્યો નથી ને કદાચ જન્મશે પણ નહીં. હે રાજન, પૂર્વે ઉશિનર દેશના શિબી નામે રાજા થયા. તે અતિશય ધાર્મિક પુરુષ હતા. તે રાજાએ સમસ્ત પૃથ્વીને ચર્મથી મઢી હોય તેમ પોતાના રથના ધ્વનિથી યુક્ત કરી દીધી હતી. બ્રાહ્મણોના પરિપાલક અને ઉદાર બુદ્ધિવાળા એ શિબી રાજાએ હંમેશા વિનય જ અપાવે તેવા વિજયશીલ રથ ઉપર બેસી એકલા હાથે સમસ્ત દેશોના રાજાઓને જીતીને આ પૃથ્વીને પોતાના એક છત્ર શાસન હેઠળ મૂકી દીધી. આ પૃથ્વી પર જેટલી ગાયો અને જેટલા અશ્વો તથા હાથી આદિ હતા તે સર્વેનું તે શિબિરાજાએ યજ્ઞોમાં બ્રાહ્મણોને દાન કર્યો હતો. એ શિબિરાજાની રાજ્યધુરાના ભારને અન્ય કોઈ રાજા વહન કરવા સમર્થ થઈ શકતા નહીં, તેથી પ્રજાપતિ બ્રહ્માજીએ તેમની પ્રશંસા કરતાં કહેલું કે પ્રજાનું રંજન કરનારા આ પૃથ્વી ઉપર તમે જ એક રાજા છો, બાકી બધા એ નૃપ છે પણ રાજા નહીં, એવા જબરા એ શિબી રાજા હતા. હે રાજન, પૂર્વે એક દુષ્યંત પુત્ર અને મહાપરાક્રમી ભરત નામના રાજા થયા. તે રાજાએ 1000 અશ્વમેધ યજ્ઞો તથા 100 રાજસૂય યજ્ઞો કરી દેવતાઓને અત્યંત વિસ્મય પમાડી તેમનું પૂજન કર્યું હતું અને તે યજ્ઞોમાં બ્રાહ્મણોને અનુપમ મહામોંઘી અનંત દક્ષિણાઓ અર્પણ કરી તૃપ્ત કર્યા હતા. તે યજ્ઞમાં એક એક બ્રાહ્મણના ભાગમાં 13,084 ગાયો આવી, તેવા 10 કરોડ બ્રાહ્મણોને ગાયોના ભાગ પાડીને દાન કર્યા હતા. ભરત રાજાએ 1000 શ્રેષ્ઠ રત્નો અને 1000 હાથીઓનું કણવ મુનિને દાન કર્યું હતું. જેમ કોઈ માણસ પોતાના ટૂંકા હાથથી આકાશને બાથ ભીડી શકે નહીં, તેમ આવા મહાદાનેશ્વરી ભરત રાજાની કીર્તિને પાર પામવા કોઈ સમર્થ થઈ શકશે નહીં. હે રાજન, પૂર્વે ભગીરથ નામના રાજા થયા. તે ભગીરથ રાજાના યજ્ઞમાં અર્પણ કરાયેલા સોમરસનો પાન કરી અતિશય મદોન્મત્ત થયેલા ઇન્દ્રદેવે અનંત અસુરો ઉપર જીત મેળવી હતી. એ ભગીરથ રાજાએ યજ્ઞોમાં સુવર્ણના અલંકારોથી સુશોભિત 1,00,000 કન્યાઓનું બ્રાહ્મણોને દાન કર્યું અને તેમની સાથે 4-4 અશ્વ જોડેલા સુવર્ણજડિત રથોનું પણ દાન કર્યું. આવા 1-1 રથની સાથે સુવર્ણના અલંકારોથી સુશોભિત 100-100 હાથીઓ દાનમાં અર્પણ કર્યા. તેવા 1-1 હાથીની પાછળ સુવર્ણના શણગારથી વિભૂષિત 1,000 અશ્વોના દાન કર્યા. તે 1-1 અશ્વની પાછળ 1,000,000 ગાયોના દાન કર્યા. આવા દાનેશ્વરી ભગીરથ રાજાએ પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે તીવ્ર તપશ્ચર્યા કરી સ્વર્ગમાંથી ગંગાજીનું આ પૃથ્વી પર અવતરણ કરાવ્યું, તેથી તે ગંગાજી ભાગીરથી એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા છે. હે રાજન, એવી જ રીતે પૂર્વે દિલીપ નામે એક રાજા થયા. તે દિલીપ રાજાના યજ્ઞ કરાવનારા પુરોહિતોએ પ્રત્યેક યજ્ઞમાં રાજા પાસેથી સુવર્ણમાંથી બનાવેલા 1,000 હાથીઓની દક્ષિણા પ્રાપ્ત કરી હતી. તે દિલીપ રાજાના મહાયજ્ઞમાં સ્થાપન કરેલા 8 પદવાળા સુવર્ણ સ્તંભને વિશે 6,000 દેવતાઓના ગાયક ગંધર્વોએ નૃત્ય કરી રાજાની કીર્તિનું એવું ગાન કર્યું કે જેનાથી આખું જગત એમ માનવા લાગ્યું કે આ ગાયન આપણી સમીપે જ થઈ રહ્યું છે, એવો એનો ધ્વનિ આકાશમાં ગુંજી રહ્યો હતો. દિલીપ રાજાના રાજભવનમાં વેદપારાયણનો ધ્વનિ, ધનુર્વિદ્યાનો અભ્યાસ કરનારાઓના ધનુષ્યોનો ધ્વનિ અને બ્રાહ્મણોને ખૂબ જ દક્ષિણાઓ આપજો એવો ધ્વનિ, આ 3 ધ્વનિ ક્યારેય પણ જીર્ણ થતા ન હતા, પરંતુ તે સંબંધે સતત પ્રવૃત્તિને કારણે હંમેશા નવાને નવા રહેતા હતા. તે મહાબાહુ દિલીપ રાજાએ પોતાના મોટા યજ્ઞોમાં સુવર્ણની પાંખોએ યુક્ત પૃથ્વીનું બ્રાહ્મણોને દાન કર્યું હતું અને તેણે આખી પૃથ્વીને સ્વર્ગ સમાન બનાવી હતી. હે રાજન, પૂર્વે પૃષદ રાજ્યમાં યુવનાશ્વ રાજા થકી ત્રિલોક વિજયી માંધાતા નામે રાજા થયા. પુત્ર પ્રાપ્તિ માટે યુવનાશ્વ રાજાએ યજ્ઞ કરાવેલો, તેમાં દહીં અને ઘીથીયુક્ત પૃષદાજ્ય નામનું હવિષ્યાન્ન ઋષિએ તૈયાર કરેલું. તે રાજા રાત્રિએ સ્વયં પાન કરી ગયેલા, તેથી તે યુવનાશ્વ રાજાના કુખે પુત્રનો જન્મ થયો. આ કુમારની માતા સ્ત્રી ન હોવાથી દેવતાઓ પૂછવા લાગ્યા કે આ બાળક કોને ધાવશે. ત્યારે ઇન્દ્રદેવ બોલ્યા કે મામ ધાતા એ મને ધાવશે. ત્યારથી તે કુમારનું નામ માંધાતા રાખવામાં આવ્યું. આ માંધાતા રાજાએ 1000 અશ્વમેધ યજ્ઞો તથા 100 રાજસૂય યજ્ઞો કરેલા. તેમાં તેણે સુવર્ણમાંથી બનાવેલા 100 યોજન લાંબા અને 1 યોજન ઊંચા રોહિત નામના મત્સ્યોનું બ્રાહ્મણોને દાન કર્યું હતું તથા માંધાતા રાજાએ રાવણ આદિક સર્વે રાજાઓને જીતીને તેમના અંતરમાં ત્રાસ ઉપજાવ્યો હતો. જ્યાંથી સૂર્યોદય થાય અને જ્યાં અસ્ત થાય તેટલી પૃથ્વી પર આ યુવનાશ્વપુત્ર માંધાતા રાજાનું રાજ્ય હતું એમ કહેવાય છે. હે રાજન, પૂર્વે 1 યયાતિ નામે રાજા થયા. તે રાજાએ 1100 વાજપેયી યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું હતું અને 7 સમુદ્રોએ સહિત આખી પૃથ્વીને જીતીને પોતાને વશ કરી હતી. અત્યંત બળવાન પુરુષ સમ્યા નામનો કાષ્ઠદંડ બળથી દૂર ફેંકે અને જેટલે દૂર જઈને પડે તે પૃથ્વી પર યજ્ઞવેદિકાનું નિર્માણ કરવામાં આવે. આમ આગળને આગળ વધતા યયાતિ રાજાએ ઋત્વિજો દ્વારા યજ્ઞવેદિકાઓનું નિર્માણ કરાવી આખી પૃથ્વીને તેનાથી જ ચિત્રી દીધી હતી. આ રાજાએ 3 સુવર્ણના પર્વતો થાય તેટલું સુવર્ણનું દાન બ્રાહ્મણોને આપી સંતુષ્ટ કર્યા હતા અને રણસંગ્રામમાં દૈત્યો ઉપર વિજય મેળવી તેનો ઘાત કર્યો હતો. વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં તે રાજ્યવૈભવનો ત્યાગ કરી વનમાં તપશ્ચર્યા કરવા ચાલ્યા ગયા હતા. હે રાજન, આગળમાં 1 અંબરીશ નામે રાજા થયા. તેમણે પોતાના અશ્વમેધ આદિક અનંત યજ્ઞો કરાવનારા બ્રાહ્મણોનો આતિથ્ય સત્કાર કરવા માટે 10000 અન્ય પોતાનાથી નીચેના રાજાઓની નિયુક્તિ કરી હતી. અંબરીશ રાજાએ યજ્ઞ કરતા બ્રાહ્મણોને તેમની ઈચ્છાનુસાર અનંત પ્રકારની અપાર દક્ષિણાઓ આપી હતી. તેમજ અંબરીશ રાજાનો સમાગમ કરી હજારો રાજાઓ ભવબંધનમાંથી મુક્તિ પામ્યા હતા. પૂર્વે 1 શશબિંદુ નામના રાજા થયા. તેમને 1,00,000 જેટલી પત્નીઓ હતી અને સુવર્ણના કવચને ધારણ કરનાર ધનુર્ધારી 1,00,000 પુત્રો હતા. તેમાં પ્રત્યેક પુત્રને 100-100 કન્યાઓ જન્મી હતી. તેમાં 1-1 કન્યાની પાછળ વિવાહમાં 100-100 હાથીઓ, 1-1 હાથીની પાછળ 100-100 રથો અને 1-1 રથની પાછળ 100-100 ઘોડાઓ અને 1-1 ઘોડાની પાછળ 100-100 ગાયો આદિ સમગ્ર પોતાની વૈભવ સંપત્તિ તે શશબિંદુ રાજાએ સાથે યોજેલા અશ્વમેધ યજ્ઞમાં બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરી હતી. હે રાજન, પૂર્વે 1 ગયા રાજા થયા. તે શ્રદ્ધાવાન અને યથાર્થ વક્તા હતા. તેમણે 100 વર્ષ પર્યંત હવિષ્યાન્નને ગ્રહણ કરનારા દેવતાઓને યજ્ઞ દ્વારા પ્રથમ તૃપ્ત કરી પછીથી જ તે યજ્ઞશેષનો પ્રતિદિન પ્રસાદ લેતા. તેમણે અગ્નિદેવ પાસેથી અખૂટ ધનનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. આ ગઈ રાજા પ્રત્યેક અમાવાસ્યા, પૂર્ણિમા અને ચાતુર્માસના દિવસોમાં વારંવાર અશ્વમેધ યજ્ઞ કરતા અને તેવા 1000 વર્ષ પર્યંત યજ્ઞનું અનુષ્ઠાન કરી દેવતાઓનું પૂજન કર્યું હતું. ગઈ રાજા પ્રતિદિન 1,00,000 ગાયોનું બ્રાહ્મણોને દાન કરતા. સોમ હવિષ્યથી તેઓ હંમેશા દેવતાઓને તૃપ્ત કરતા. કવ્યાન્ન વડે અગ્નિસ્વાતા આદિ પિતૃઓને તૃપ્ત કરતા અને ધન આપી બ્રાહ્મણોને તૃપ્ત કરતા. ગઈ રાજાએ અશ્વમેધ યજ્ઞોમાં 100-100 હાથ લાંબી સુવર્ણ મઢેલી ભૂમિનું દાન બ્રાહ્મણોને અર્પણ કર્યું હતું. તેમજ ગંગાજીની રેતીના જેટલા કણ છે તેટલી ગાયોનું દાન પણ કર્યું હતું. હે રાજન, પૂર્વે 1 સગર રાજા થયા. તે રાજા 1 છત્રધારી ચક્રવર્તી સમ્રાટ હતા. તેમને અત્યંત પરાક્રમી 60,000 પુત્રો હતા. અત્યંત ઉત્સાહી તે સગર રાજાએ 100 અશ્વમેધ યજ્ઞો કરી ઇન્દ્રાદી દેવતાઓને તૃપ્ત કર્યા હતા અને બ્રાહ્મણોની મનોકામનાઓને પૂર્ણ કરી હતી. સગર રાજાએ સુવર્ણના સ્તંભવાળા અને અંદર સુવર્ણના ઉપકરણોથી ભરપૂર તેમજ અતિશય શોભાયમાન પોતાના રાજમહેલનો વિભાગ કરી બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરી દીધો હતો. સગર રાજાએ પોતાના 60,000 પુત્રો પાસે પૃથ્વીને ચારે બાજુએથી ખોદાવી તેથી સમુદ્ર રૂપે થઈ, એટલા જ માટે તે સમુદ્રનું નામ સાગર રાખવામાં આવ્યું. હે રાજન, આવી રીતે પૂર્વે રંતિદેવ આદિ અનેક રાજાઓ થયા કે જે રાજાઓ બ્રાહ્મણોને અત્યંત રાજી કરવાને કારણે મહાકીર્તિને પામ્યા હતા અને દેવતાઓને પણ દુર્લભ એવી સમૃદ્ધિને પણ પામ્યા હતા. હે રાજન, બ્રાહ્મણોનું અપમાન કરનારા નહોશ આદિક રાજાઓ સ્વર્ગના સુખને પામ્યા હોવા છતાં ત્યાંથી ભ્રષ્ટ થઈ અત્યંત દુઃખી થયા છે, તેમજ બીજા હજારો દેવતાઓ અને દૈત્યો પણ બ્રાહ્મણોનું અપમાન કરવાથી પતન પામ્યા છે. હે રાજન, ઉપરોક્ત બંને પ્રકારના રાજાઓની કથા મહાભારત આદિ ગ્રંથોમાં વિસ્તારથી વર્ણવેલી છે. આ સર્વે કથાઓનું તાત્પર્ય એ જ છે કે રાજાઓએ બ્રાહ્મણોનો આદર સત્કાર કરી માનવા અને પૂજવા માટે, હે રાજન, પોતાનું કલ્યાણ ઈચ્છતા રાજાએ મદનો ત્યાગ કરી હંમેશા બ્રાહ્મણોને રાજી રાખવા, જો એમ કરવામાં ન આવે તો રાજાઓ રાજ્યલક્ષ્મીથી જરૂર ભ્રષ્ટ થાય છે. તેવી જ રીતે રાજા સિવાયના અન્ય ગૃહસ્થોએ પણ મહાત્મા એવા બ્રાહ્મણોનું સર્વ પ્રકારે પૂજન કરવું, તેમાં પણ મારા આશ્રિતોએ તો વિશેષપણે કરીને બ્રાહ્મણોનું પૂજન કરવું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાના ભક્ત ભૂમિપતિ સુરસિંહ રાજાને તથા બીજા સર્વે ગૃહસ્થ ભક્તોને બ્રાહ્મણોની સેવા કરવાનો સુંદર ઉપદેશ આપ્યો. ભગવાન શ્રીહરિના આવા ઉપદેશથી સુરસિંહ રાજા તથા અન્ય સર્વે આશ્રિત ભક્તજનો અતિશય આનંદ પામ્યા અને પરમેશ્વર ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી તેમની આજ્ઞાને અંતરથી મસ્તક પર ધારણ કરી, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રીહરિ મત્સ્યાવપુરમાં આ રીતે પોતાના ભક્તજનોને સુખ આપી ચૈત્રી પૂર્ણિમાએ તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ, આ પ્રમાણે પોતાના ભક્તજનોને નિર્દેશ આપી ત્યાંથી સિદ્ધપુર નામના તીર્થક્ષેત્ર પ્રત્યે જવા નીકળ્યા. તે સમયે સૌવીર દેશના કેટલાક ભક્તજનો પણ ભગવાન શ્રીહરિની સાથે ચાલ્યા, તેમજ અનેક સંતો તથા દેશદેશાંતરમાંથી શ્રીહરિના દર્શને આવેલા ગૃહસ્થ ભક્તજનો પણ ભગવાન શ્રીહરિની સાથે ચાલ્યા. આ રીતે ચાલતા ચાલતા મહાત્મા ભગવાન શ્રીહરિ પૃથ્વી પર પ્રસિદ્ધ અને પવિત્ર તીર્થક્ષેત્ર એવા સિદ્ધપુરમાં પધાર્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં મચ્છિયાવપુરમાં બ્રાહ્મણ સેવાની ખૂબ જ પ્રશંસા કરી તેમાં મરુત આદિ રાજાઓના ચરિત્રોનું સંક્ષેપથી વર્ણન કર્યું. એ નામે 39મો અધ્યાય પૂર્ણ થયો.